श्री पद्म पुराण पातालखंड अध्याय 12 तीर्थयात्रानी विधि राजा रत्नग्रीवनी यात्रा तथा गंडकी नदी तथा शालिग्राम शिलाना महिमाना प्रसंग में एक पुलकसनी कथा। ब्राह्मण कहे छे, हे राजन, भीलोना अद्भुत वचन सांभळीने मने बहु आश्चर्य थयुं, साथे ज हुं बहु प्रसन्न पण थयो। पहला गंगा सागर संगम में स्नान करीने मैं पोताना शरीर ने पवित्र कर्यू। पछी मणि माणेको थी चित्रित नीलाचल ना शिखर पर चढ़ी गयो। महाराज, त्यां जाइने मैं देवता वगैरह थी वंदित भगवान ना दर्शन करिया अने तेमने प्रणाम करीने कृतार्थ थई गयो। भगवान नो प्रसाद ग्रहण करवाथी मने शंख चक्र वगैरह चिन्होंथी सुशोभित चतुर्भुज स्वरूप की प्राप्ति थी। पुरुषोत्तम दर्शन थी पुनः मारे गर्भ में प्रवेश करवो पड़से नहीं। राजन, तमे पण शीघ्र नीलाचल पर जाओ अने गर्भवासना दुख थी छूटी ने पोताना आत्मा ने कृतार्थ करो। ते परम बुद्धिमान श्रेष्ठ ब्राह्मण ना वचन सांभळीने राजा रत्नग्रीवनु संपूर्ण शरीर पुलकित थई गयु अने तेमणे मुनि ने तीर्थयात्रा की विधि पूछी। ब्राह्मणे कह्यु, राजन, तीर्थयात्रानी उत्तम विधिना वर्णनों आरंभ करूँ छू, सांभळो। आनाथी देव दानव वंदित भगवान नी प्राप्ति थई जाय छे। मनुष्यना शरीर में करचलियो पड़ी गई होय, माथाना वाळ पाकी गया होय अथवा ते जो नव जुवान होय, आवेला मृत्यु ने कोई टाळी शकतु नथी। आवुं समझीने भगवानना शरण में जवुं जोईए। वली पलित देहो वा यौवने नान्वी तो अपि वा ज्ञात्वा मृत्युम निस्तेर्यम हरिम शरणम आव्रजेत। 19 अध्याय 10 श्लोक। भगवान कीर्तन श्रवण वंदन तथा पूजन में ज पोतानु मन परोवु जोईए, स्त्री पुत्रादि अन्य संसारी वस्तुओं में नहीं। आ संपूर्ण प्रपंच नाशवान क्षणभंगुर तथा अति दुखदायी छे, परंतु भगवान जन्म मृत्यु अने जरा त्रणेय अवस्थाओंथी पर छे। तेओ भक्ति देवी ना प्राण वल्लभ अने अच्युत अविनाशी छे, आवुं विचारीने भगवान नी भक्ति करवी जोईए। मनुष्य काम क्रोध भय द्वेष लोभ अने दंभ थी अथवा जे कोई प्रकारे पण जो भगवान नी भक्ति करे तो तेने दुख भोगवुं पड़तुं नथी। भगवान नु ज्ञान थाय छे। पाप रहित साधु संग करवाथी साधु ते छे जेमनी कृपा थी मनुष्य संसार ना दुख थी छूटी जाय छे। महाराज, काम अने लोभ थी रहित तथा वितराग साधु पुरुष जे विषय नो उपदेश आपे छे ते संसार बंधन थी निवृत्त करनार होय छे। सहरि ज्ञायते साधु संगमात पाप वर्जितात ये शाम कृतात कृपातः पुरुषा भवन्यत्य सुख वर्जिताः। ते साधवः शांतरागः काम लोभ विवर्जिताः ब्रुवन्ति यन्महाराज तत् संसार निवर्तकम्। 19 अध्याय 14-15 श्लोक। तीर्थों में श्रीरामचंद्र जी ना भवन में लागेला साधु पुरुष मळे छे, जेमना दर्शन मनुष्यनी पाप राशि ने बाळी नाखवा माटे अग्निनुं काम करे छे। तेथी संसार बंधन थी डरी गेला मनुष्य पवित्र जळवाळा तीर्थों में जे सदा साधु महात्माओना सहवास थी सुशोभित रहे छे अवश्य जवुं जोईए। हे नृपश्रेष्ठ, जो तीर्थोनुं विधिपूर्वक दर्शन करवामां आवे तो ते पापनो नाश करी दे छे। हवे तीर्थ सेवननी विधिनुं श्रवण करो। प्रथम स्त्री पुत्रादि परिवार ने मिथ्या समझीने तेमना तरफ थी पोताना मन में वैराग्य उत्पन्न करो अने मन में आज भगवान नु स्मरण करता रहो। त्यार पछी राम राम नु रटन करता रहीने तीर्थयात्रा आरंभ करवी। एक कोष गया बाद त्या पवित्र जलाशय वगैरह में स्नान करीने हजामत करावी नाखवी। यात्रा माटे जनार माटे आ प्रमाणे करवू आवश्यक छे। तीर्थों तरफ जनारना पाप तेना वाळमां स्थित रहे छे। તેથી મુંડન અવશ્ય કરાવવું જોઈએ. ત્યાર પછી ગાંઠ વિનાની લાકડી, કમંડળ અને મૃગચર્મ ધારણ કરવું તથા લોભનો ત્યાગ કરીને તીર્થોપયોગી વેશ બનાવી લેવું. વિધિપૂર્વક યાત્રા કરનાર મનુષ્યોને વિશેષ રૂપે ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પૂરો પ્રયત્ન કરીને તીર્થયાત્રાની વિધિનું પાલન કરવું જોઈએ. જેના બે હાથ, બે પગ અને મન પોતાના વશમાં હોય છે તથા જેનામાં વિદ્યા, તપસ્યા અને કીર્તિ રહેલી છે તે જ તીર્થના વાસ્તવિક ફળનો અધિકારી થાય છે. યસ્ય હસ્તૌ ચ પાદૌ ચ મનસ્વે મનશ્ચૈવ સુસંહિતમ વિદ્યા તપસ્વ કીર્તિષ્વ સ તીર્થ ફલ મનુષ્ય અશ્નુતે. 19મા અધ્યાયનો 24મો શ્લોક. હરે કૃષ્ણ ભક્ત વત્સલ ગોપતે, શરણ્ય ભગવન વિષ્ણુ માં પાહી બહુ સંસ્કૃતે. હરે કૃષ્ણ ભગવત વત્સલ ગોપાલ, સર્વને શરણ આપનાર ભગવાન વિષ્ણુ, મને અનેક જન્મોના ચક્કરમાં પડવાથી બચાવો, એવાનો અર્થ થાય છે. 19મા અધ્યાયનો 25મો શ્લોક. જીભથી આ મંત્રનો પાઠ તથા મનથી ભગવાનનું સ્મરણ કરતા રહીને પગે ચાલીને જ યાત્રા કરવી જોઈએ, ત્યારે તે મહાન અભ્યુદયની ઘોતક બને છે. જે મનુષ્ય વાહન દ્વારા યાત્રા કરે છે તેનું ફળ જેના પર સવારી કરે છે તે પ્રાણીની સાથે વહેંચાઈ જાય છે. જોડા પહેરીને જનારને ચોથા ભાગનું ફળ મળે છે અને બળદગાડામાં જનારને ગૌહત્યાનું પાપ લાગે છે. જે અનિચ્છાથી પણ તીર્થયાત્રા કરે છે તેને તેનું અડધું ફળ મળી જાય છે તથા તેના પાપોનો ક્ષય પણ થઈ જાય છે. પરંતુ વિધિ પ્રમાણે તીર્થ દર્શન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે મેં સંક્ષેપમાં તીર્થની વિધિ કહી છે, આનો વિસ્તાર કર્યો નથી. આ વિધિ પ્રમાણે તમે ભગવાન પુરુષોત્તમના દર્શન કરવા જાઓ, મહારાજ ભગવાન પ્રસન્ન થઈને તમને પોતાની ભક્તિ પ્રદાન કરશે, જેથી એક જ ક્ષણમાં તમારા સંસાર બંધનનો નાશ થઈ જશે. નરશ્રેષ્ઠ, તીર્થયાત્રાની આ વિધિ સંપૂર્ણ પાતકોનો નાશ કરવાવાળી છે. જે આ વૃતાંત સાંભળે છે તે પોતાના બધા પાપોથી છૂટી જાય છે. સુમતિ કહે છે, હે સુમિત્રાનંદન, બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજા રત્નગ્રીવે તેમના ચરણોમાં પ્રણામ કર્યા. તે સમયે પુરુષોત્તમ તીર્થના દર્શનની ઉત્કંઠાથી તેમનું ચિત્ત વિહ્વળ થઈ રહ્યું હતું. રાજાના મંત્રી સલાહ આપવામાં શ્રેષ્ઠ અને સુંદર સ્વભાવના હતા. રાજાએ સમસ્ત નગરવાસીઓને તીર્થયાત્રામાં સાથે લઈ જવાનો વિચાર કરીને પોતાના મંત્રીને આજ્ઞા આપી, આમાત્ય, તમે નગરના બધા લોકોને મારો આ સંદેશો સંભળાવી દો કે બધાએ ભગવાન પુરુષોત્તમના ચરણાર વિંદોના દર્શન કરવા માટે જવાનું છે. મારા નગરમાં જે શ્રેષ્ઠ લોકો નિવાસ કરે છે તથા જે લોકો મારી આજ્ઞાનું પાલન કરવાવાળા છે તે બધા અહીંથી મારી સાથે જ આવે. તે પુત્રો સાથે અને સદા અનિતિમાં ડૂબેલા રહેનારા બંધુ બાંધવો સાથે શું લેવાનું છે, જેમણે આજ સુધી પોતાના નેત્રોથી પુણ્યદાયક પુરુષોત્તમના દર્શન કર્યા નથી, જેમના પુત્ર પૌત્ર ભગવાનના શરણમાં નથી ગયા, તેમના તે સંતાનો ડુક્કરોના ટોળા જેવા છે. મારા પ્રજાજનો, જે ભગવાન તેમનું નામ લેનારા બધાને પવિત્ર કરવાની શક્તિ ધરાવે છે, તેમના ચરણોમાં શીઘ્ર મસ્તક ઝુકાવો. રાજાનું મનોહર વચન ભગવાનના ગુણોથી ગૂંથેલું હતું. તેને સાંભળીને સત્ય નામવાળા પ્રધાનમંત્રીએ બહુ હર્ષ થયો. તેમણે હાથી પર બેસીને ઢંઢેરો પીટાવીને પૂરા નગરમાં આ ઘોષણા કરાવી દીધી. તીર્થયાત્રાની ઈચ્છાથી મહારાજે જે આજ્ઞા આપી હતી તે અનુસાર બધી પ્રજાને એવો આદેશ આપ્યો, પૂરવાસીઓ, તમે બધા લોકો મહારાજની સાથે તરત નીલગીરી પર ચાલો અને સર્વ પાપોને હરવાવાળા ભગવાન પુરુષોત્તમના દર્શન કરો. આ પ્રમાણે કરવાથી તમે બધા સમસ્ત સંસાર સમુદ્રને પોતાના માટે ગાયની ખરી જેટલો બનાવી લેશો. સાથે જ બધા લોકો પોતાના શરીરને શંખ ચક્ર વગેરે ચિહ્નોથી વિભૂષિત કરે. આ પ્રમાણે પ્રધાનમંત્રીએ જે શ્રી રઘુનાથજીના ચરણોનું ધ્યાન કરવાના કારણે પોતાના શોક સંતાપને દૂર કરી ચૂક્યા હતા, રાજા રત્નગ્રીવના અદ્ભુત આદેશની સર્વત્ર ઘોષણા કરાવી દીધી. તે સાંભળીને બધા પ્રજાજનો આનંદ રસમાં ડૂબી ગયા. બધાએ પુરુષોત્તમના દર્શન કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો. પૂર્વાસી બ્રાહ્મણો સુંદર વેશ ધારણ કરીને રાજાને આશીર્વાદ અને વરદાન આપતા રહીને શિષ્યો સાથે નગરમાંથી બહાર નીકળ્યા. ક્ષત્રિયો ધનુષ્ય ધારણ કરીને ચાલ્યા અને વેશ્યો વિવિધ પ્રકારના ઉપયોગી વસ્તુઓ લઈને આગળ વધ્યા. શુદ્રો પણ સંસાર સાગરથી ઉદ્ધાર પામવાની વાત વિચારીને પ્રસન્ન થઈ રહ્યા હતા. ધોબી ચમાર મધ વેચનારા કિરાત મકાન બનાવડાનારા કારીગરો દરજી પાન વેચનારા તબલા વગાડનારા નાટક દ્વારા જીવિકા ચલાવનારા નટ વગેરે તેલ વેચનારા પુરાણની કથા કહેનાર સુત માગધ તથા વંદી આ બધા આનંદપૂર્વક નગરની બહાર નીકળ્યા. વેદ વૃત્તિથી જીવિકા ચલાવનારા ચિકિત્સક તથા રસોઈ બનાવનારા અને સ્વાદિષ્ટ રસોઈનું જ્ઞાન ધરાવનારા રસોઈયા પણ મહારાજની પ્રશંસા કરતા રહીને નગરથી બહાર નીકળ્યા. રાજા રત્નગ્રીવે પણ પ્રાતઃકાળ સંધ્ય ઉપાસના વગેરે કરીને શુદ્ધ અંતઃકરણવાળા બ્રાહ્મણ દેવતાને, જે તપસ્વીઓમાં શ્રેષ્ઠ હતા, પોતાની પાસે બોલાવ્યા અને તેમની આજ્ઞા લઈને તેઓ નગરની બહાર નીકળ્યા. આગળ આગળ રાજા હતા અને પાછળ પાછળ પૂરવાસીઓ હતા. તે સમયે તેઓ તારાઓની મધ્યમાં ચંદ્રમા જેવા શોભી રહ્યા હતા. એક કોષ ગયા પછી તેમણે વિધિ અનુસાર મુંડન કરાવ્યું અને દંડ કમંડળ અને સુંદર મૃગચર્મ ધારણ કર્યા. આ પ્રમાણે તે મહાયશસ્વી રાજા ઉત્તમ વેશથી યુક્ત થઈને ભગવાનના ધ્યાનમાં તત્પર થઈ ગયા અને તેમણે પોતાના મનમાંથી કામ ક્રોધ વગેરે દોષોનો ત્યાગ કરી દીધો. તે સમયે વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડનારા લોકો વારંવાર દુદુંબી, ભેરી, આનક, પણવ, શંખ અને વીણા વગેરેના ધ્વનિ પ્રસરાવી રહ્યા હતા. બધા યાત્રીઓ આમ કહેતા આગળ વધી રહ્યા હતા, સમસ્ત દુઃખોને દૂર કરનારા દેવેશ્વર, તમારો જય હો. પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ પરમેશ્વર, અમને પોતાના સ્વરૂપના દર્શન કરાવો. ત્યાર પછી જ્યારે મહારાજ રત્નગ્રીવ બધા લોકોની સાથે યાત્રા માટે ચાલવા લાગ્યા ત્યારે માર્ગમાં તેમને અનેક સ્થાનો પર મહાન સૌભાગ્યશાળી વૈષ્ણવો દ્વારા કરવામાં આવતું શ્રીકૃષ્ણનું કીર્તન સંભળાયું. સ્થાન સ્થાન પર ગોવિંદના ગુણગાન થઈ રહ્યા હતા. ભક્તોને શરણ આપનારા પુરુષોત્તમ લક્ષ્મીપતે, તમારો જય હો. કાંચી નરેશ યાત્રા માર્ગમાં અનેક અભ્યુદયકારી તીર્થોનું સેવન અને દર્શન કરતા તથા તપસ્વી બ્રાહ્મણના મુખથી તેમનો મહિમા પણ સાંભળતા જઈ રહ્યા હતા. ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત અનેક પ્રકારની વિચિત્ર વાતો સાંભળવાથી રાજાનું સારી પેઠે મનોરંજન થતું હતું અને તેઓ માર્ગમાં વચ્ચે વચ્ચે પોતાના ગાયકો દ્વારા મહાવિષ્ણુના મહિમાનું ગાન કરતા ગાન કરાવતા હતા. મહારાજ રત્નગ્રીવ બહુ બુદ્ધિમાન અને જીતેન્દ્રિય હતા. તેઓ સ્થાન સ્થાન પર દીનજનો, અંધજનો, દુખીઓ તથા પંગુઓને તેમની ઈચ્છા અનુસાર દાન આપતા હતા. સાથ આવેલા બધા લોકો સહિત અનેક તીર્થોમાં સ્નાન કરીને તેઓ પોતાને નિર્મળ અને ભવ્ય બનાવી રહ્યા હતા અને ભગવાનનું ધ્યાન કરતા કરતા આગળ વધી રહ્યા હતા. આગળ જતા મહારાજે પોતાની સામે એક એવી નદી જોઈ જે બધા પાપોને દૂર કરનારી હતી. તેની અંદર પથ્થર એટલે કે શાલિગ્રામ ચક્રના ચિહ્નથી અંકિત હતા. તે નદી મુનિઓના હૃદયની જેમ સ્વચ્છ દેખાતી હતી. તે નદીના કિનારે અનેક મહર્ષિઓના સમુદાય અનેક પંક્તિઓમાં બેસીને તેને સુશોભિત કરી રહ્યા હતા. તે સરિતાના દર્શન કરીને મહારાજે ધર્મના જ્ઞાતા તપસ્વી બ્રાહ્મણને તેનો પરિચય પૂછ્યો, કેમ કે તેઓ અનેક તીર્થોના વિશેષ મહિમાના જ્ઞાનમાં ચડિયાતા હતા. રાજાએ પ્રશ્ન કર્યો, સ્વામીન, મહર્ષિ સમુદાય દ્વારા સેવિત આ પવિત્ર નદી કઈ છે જે પોતાના દર્શનથી મારા ચિત્તમાં અત્યંત આનંદ ઉત્પન્ન કરી રહી છે? બુદ્ધિમાન મહારાજનું આ વચન સાંભળીને વિદ્વાન બ્રાહ્મણે તે તીર્થનું અદ્ભુત મહાત્મય કહેવાનો આરંભ કર્યો. બ્રાહ્મણે કહ્યું, આ ગંડકી નદી છે, આને શાલિગ્રામી અને નારાયણી પણ કહે છે. દેવતા અને અસુર બધા આનું સેવન કરે છે. તેના પાવન જળના ઊંચા તરંગો અનેક અનેક પાતકોને પણ ભસ્મ કરી નાખે છે. આ નદી પોતાના દર્શનથી માનસિક સ્પર્શથી કર્મજનિત તથા જળનું પાન કરવાથી વાણી દ્વારા થનારા પાપ સમુદાયને બાળી નાખે છે. પૂર્વ કાળમાં પ્રજાપતિ બ્રહ્માજીએ બધી પ્રજાને વિશેષ પામમાં વિશેષ પાપમાં લિપ્ત જોઈને પોતાના ગંડ સ્થળ એટલે કે ગાલના જળના બૂંદોથી આ પાપ નાશીની નદીને ઉત્પન્ન કરી છે. જે ઉત્તમ લહેરોથી સુશોભિત આ પુણ્ય સલીલા નદીના જળનો સ્પર્શ કરે છે તે મનુષ્યો પાપી હોય તો પણ પુનઃ માતાના ગર્ભમાં જતા નથી. આ નદીમાંથી જે ચક્રના ચિહ્નથી અલંકૃત પથ્થર પ્રગટ થાય છે તે સાક્ષાત ભગવાનના જ વિગ્રહ છે. ભગવાન જ તેમના રૂપમાં પ્રાદુર્ભૂત થાય છે. જે મનુષ્ય દરરોજ ચક્રના ચિહ્નથી યુક્ત શાલિગ્રામ શિલાનું પૂજન કરે છે તેણે દંભ અને લોભથી રહિત તથા સદાચારી થવું જોઈએ. પરાઈ સ્ત્રી અને પરાયા ધનથી મનને વાળીને યત્નપૂર્વક ચક્રાંકિત શાલિગ્રામનું પૂજન કરવું જોઈએ. દ્વારકામાં લીધેલું ચક્રનું ચિહ્ન અને ગંડકી નદીથી ઉત્પન્ન થયેલ શાલિગ્રામ શિલા આ બંને મનુષ્યના 100 જન્મોના પાપ પણ એક જ ક્ષણમાં હરી લે છે. હજારો પાપો કરનાર મનુષ્ય કેમ ન હોય. શાલિગ્રામ શિલાનું ચરણામૃત પીને તત્કાળ પવિત્ર થઈ જાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા વેદોક્ત માર્ગ પર સ્થિત રહેનાર શુદ્ર ગૃહસ્થ પણ શાલિગ્રામની પૂજા કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સ્ત્રીએ કદી શાલિગ્રામ શિલાનું પૂજન કરવું જોઈએ નહીં. વિધવા હો કે સુહાગણ, જો તે સ્વર્ગલોક અને આત્મકલ્યાણની ઈચ્છા રાખે છે તો શાલિગ્રામ શિલાનો સ્પર્શ ન કરે. જો મોહવશ તેનો સ્પર્શ કરે છે તો પોતાના સંચિત પુણ્યનો ત્યાગ કરીને તરત નરકમાં પડે છે. કોઈ ગમે તેટલો પાપાચારી અને બ્રહ્મ હત્યારો કેમ ન હોય, શાલિગ્રામ શિલાને સ્નાન કરાવેલું જળ ભગવાનનું ચરણામૃત પી લીધા પછી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ભગવાનને નિવેદિત તુલસી ચંદન જળ શંખ ઘંટ ચક્ર શાલિગ્રામ શિલા તામ્રપત્ર શ્રી વિષ્ણુનું નામ તથા તેમનું ચરણામૃત આ બધી વસ્તુઓ પવિત્ર છે. ઉપયુક્ત 9 વસ્તુઓની સાથે ભગવાનનું ચરણામૃત પાપોને દૂર કરનારું છે. આવું સંપૂર્ણ શાસ્ત્રોના અર્થને જાણનારા શાંત ચિત્ત મહર્ષિનું કથન છે. હે રાજન, સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી તથા સર્વ પ્રકારના યજ્ઞો દ્વારા ભગવાનનું પૂજન કરવાથી જે અદ્ભુત પુણ્ય થાય છે તે ભગવાનના ચરણામૃતના એક એક બુંદથી પ્રાપ્ત થાય છે. 4, 6, 8 વગેરે સમ સંખ્યામાં શાલિગ્રામ મૂર્તિઓની પૂજા કરવી જોઈએ. પરંતુ સમ સંખ્યામાં 2 શાલિગ્રામોની પૂજા યોગ્ય નથી. એ જ પ્રમાણે વિષમ સંખ્યામાં પણ શાલિગ્રામ મૂર્તિઓની પૂજા થાય છે, પરંતુ વિષમમાં 3 શાલિગ્રામોની નહીં. દ્વારકાનું ચક્ર તથા ગંડકી નદીના શાલિગ્રામ આ બંનેનો જ્યાં સમાગમ હોય ત્યાં સમુદ્રગામીની ગંગાની ઉપસ્થિતિ માનવામાં આવે છે. જો શાલિગ્રામ શિલાઓ ખરબચડી હોય તો તે પુરુષને આયુષ્ય લક્ષ્મી અને ઉત્તમ કીર્તિથી વંચિત કરી દે છે. તેથી જે ચીકણી હોય, જેમનું રૂપ મનોહર હોય, તેમનું પૂજન કરવું જોઈએ. તે લક્ષ્મી પ્રદાન કરે છે. જે પુરુષને આયુની ઈચ્છા હોય કે ધનની, તે જો આ શાલિગ્રામ શિલાની પૂજા કરે છે તો તેની આ લોક અને પરલોકની સમગ્ર કામનાઓ પૂર્ણ થઈ જાય છે. હે રાજન, જે મનુષ્ય મહાન ભાગ્યશાળી હોય છે તેના પ્રાણાંતના સમયે જીભ પર ભગવાનનું પવિત્ર નામ ચાલે છે અને તેની છાતી પર તથા આજુબાજુ શાલિગ્રામ શિલા હાજર રહે છે. પ્રાણ નીકળે ત્યારે પોતાના વિશ્વાસ કે ભાવનામાં જ જો શાલિગ્રામ શિલાની સ્ફૂર્ણા થઈ જાય તો તે જીવની અવશ્ય મુક્તિ થઈ જાય છે. પૂર્વકાળમાં ભગવાને બુદ્ધિમાન રાજા અંબરીશને કહ્યું હતું કે બ્રાહ્મણ સંન્યાસી તથા ચીકણી શાલિગ્રામ શિલા આ 3 પૃથ્વી પર મારા જ સ્વરૂપ છે. પાપીઓના પાપ નાશ કરવા માટે મેં જ આ સ્વરૂપ ધારણ કર્યા છે. જે પોતાની કોઈ પ્રિય વ્યક્તિને શાલિગ્રામની પૂજા કરવાનો આદેશ આપે છે તે સ્વયં તો કૃતાર્થ થાય જ છે, પોતાના પૂર્વજોને પણ તરત જ વૈકુંઠમાં પહોંચાડી દે છે. આ વિષયમાં કામ ક્રોધથી રહિત વિતરાગ મહર્ષિઓ એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપતા હોય છે. પૂર્વકાળની વાત છે. ધર્મ શૂન્ય મગધ દેશમાં એક પછાત જાતિનો મનુષ્ય રહેતો હતો, જે લોકોમાં સબર નામે પ્રસિદ્ધ હતો. સદા અનેક પ્રાણીઓને હિંસા કરવી અને બીજાનું ધન લૂંટી લેવું આ જ તેનું કામ હતું. રાગ દ્વેષ અને કામ ક્રોધ વગેરે દોષથી તે વ્યાપ્ત હતો। એક દિવસ તે શિકારી સમસ્ત પ્રાણીઓને ભયભીત કરતો રહીને ફરી રહ્યો હતો। તેનું મન મોહગ્રસ્ત હતું, તેથી તે આ વાતને જાણતો ન હતો કે તેનો કાળ નજીક આવી પહોંચ્યો છે। યમદૂતો હાથમાં મુદગર અને પાસ લઈને ત્યાં આવી પહોંચ્યા। તેમના તાંબા જેવા લાલ લાલ વાળ, મોટા મોટા નખ તથા લાંબી લાંબી દાઢો હતી। તે બધા કાળા મેષ દેખાતા હતા તથા તેમના હાથોમાં લોઢાની સાંકળો હતી। તેમને જોતા જ પ્રાણીઓ મૂર્છિત થઈ જતા હતા। ત્યાં જઈને તે કહેવા લાગ્યા, સંપૂર્ણ જીવોને ભયભીત કરનારા પાપીને બાંધી લો। ત્યારબાદ તે યમદૂતો તે શબરને લોઢાના પાસથી બાંધીને બોલ્યા, દુષ્ટ દુરાત્મા, તે કદી મનથી પણ શુભ કર્મ કર્યું નથી, તેથી અમે તને રોરવ નરકમાં નાખીશું। જન્મથી લઈને અત્યાર સુધી તે કદી ભગવાનની સેવા કે સ્મરણ કર્યા નથી, તેથી ધર્મરાજની આજ્ઞાથી અમે તને વારંવાર મારતા વારંવાર તને વાર અમે તને વારંવાર માર મારતા લોહંસકુ કુંભીપાક તથા અતિ રોરવ નરકમાં લઈ જઈશું। આમ કહીને યમદૂત જેવા તેને લઈ જવા તત્પર થયા। ત્યાં જ મહાવિષ્ણુના ચરણ કમળોની સેવા કરવાવાળા એક ભક્ત મહાત્મા ત્યાં આવી પહોંચ્યા। તે વૈષ્ણવ મહાત્માએ જોયું કે યમદૂતો દંડ પાસ મુદગર વગેરે કઠોર આયુધોથી સજ્જ છે તથા શબરને લોઢાની સાંકળથી બાંધીને લઈ જવા તત્પર છે। ભગવત ભક્ત મહાત્મા બહુ દયાળુ હતા। તે સમયે શબરની સ્થિતિ જોઈને તેમનું હૃદય અત્યંત કરુણાથી ભરાઈ ગયું અને તેમણે મનમાં જ આવો વિચાર કર્યો, આ શબર મારી પાસે હોવાથી આવી કઠોર યાતનાને પ્રાપ્ત ન થાય, તેથી હું આને યમદૂતોથી હમણાં જ છોડાવું છું। આવું વિચારીને તે કૃપાળો મુનીશ્વર હાથમાં શાલિગ્રામ શિલા લઈને શબરની પાસે ગયા અને ભગવાન શાલિગ્રામનું પવિત્ર ચરણામૃત, જેમાં તુલસીદળ પણ હતા, તેના મુખમાં નાખી દીધું। પછી તેના કાનમાં તેમણે રામ નામના જપ કર્યા, મસ્તક પર તુલસી મૂક્યા અને છાતી પર મહાવિષ્ણુની શાલિગ્રામ શિલા મૂકીને કહ્યું, યાતના આપનારા યમદૂત અહીંથી ચાલી જાઓ, અહીંથી ચાલી જાય। શાલિગ્રામ શિલાનો સ્પર્શ આ સબરના સગળા પાપોને ભસ્મ કરી નાખે। વૈષ્ણવ મહાત્માના પ્રમાણે કહેતા જ ભગવાન વિષ્ણુના પાર્ષદ, જેમનું સ્વરૂપ બહુ અદ્ભુત દર્શનીય હતું, તે શબરની પાસે આવી પહોંચ્યા। શાલિગ્રામ શિલાના સ્પર્શથી તેના બધા પાપ નષ્ટ થઈ ગયા હતા। તે પાર્ષદ પિતાંબર ધારણ કરીને શંખ ચક્ર ગદા અને પદ્મથી શોભી રહ્યા હતા। તેમણે આવીને તરત તે દુસ્સહ લોહ પાસથી શબરને મુક્ત કરી દીધો। તે મહાપાપીને છુટકારો અપાવ્યા બાદ તેમણે યમદૂતોને કહ્યું, તમે લોકો કોની આજ્ઞાનું પાલન કરવા વાળા છો, જે આ પ્રમાણે અધર્મ કરી રહ્યા છો? આ શબર તો વૈષ્ણવ છે, એણે પૂજનીય દેહ ધારણ કરી રાખ્યો છે, પછી શા માટે તમે તેને બંધનમાં નાખ્યો હતો? તેમની વાત સાંભળીને યમદૂતોએ કહ્યું, આ તો પાપી છે, અમે લોકો ધર્મરાજની આજ્ઞાથી આને લઈ જવા આવ્યા છીએ, આને કદી મનથી પણ કોઈ પ્રાણીનો ઉપકાર કર્યો નથી, આણે જીવ હિંસા જેવા મોટા મોટા પાપ કર્યા છે, તીર્થયાત્રીઓને તો આણે અનેક વાર લૂંટ્યા છે, આ સદા પરાઈ સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કરવામાં લાગ્યો રહેતો હતો, આણે બધી પ્રકારના પાપ કર્યા છે, તેથી અમે આ પાપીને લઈ જવાના ઉદ્દેશ્યથી જ અહીં આવ્યા છીએ, તમે લોકો અહીં આવીને શા માટે આને બંધનથી મુક્ત કરી દીધો? વિષ્ણુદૂત બોલ્યા, યમદૂત, બ્રહ્મ હત્યા વગેરેનું પાપ હોય અથવા કરોડો પ્રાણીઓનો વધ કરવાનું, શાલિગ્રામ શિલાના સ્પર્શથી તે બધા ક્ષણવારમાં બળી જાય છે। જેના કાનમાં અકસ્માત જ રામ નામ પડી જાય છે, તેના બધા પાપોને તે એ રીતે ભસ્મ કરી નાખે છે, જેમ આગનું તણખો રૂને। રામેતિ નામ યચ્છોત્રે વિશ્વમ ભાદાગતમ યદી કરોતિ પાપ સદાહમ તુલમ વહની કણો યથા। વિશ્વાધ્યાયનો 80મો શ્લોક। જેના માથા પર તુલસી, છાતી પર મનોહર શાલિગ્રામ શિલા તથા મુખ કે કાનમાં રામ નામ હોય તે તત્કાળ મુક્ત થઈ જાય છે। આ શબરના મસ્તક પર પણ પહેલેથી જ તુલસી રાખેલી છે, એની છાતી પર શાલિગ્રામની શિલા છે તથા હમણાં તરત જ તેને રામ નામ પણ સાંભળવામાં આવ્યું છે, તેથી તેના પાપો બળી ગયા અને તેનું શરીર હવે પવિત્ર થઈ ગયું છે। તમને લોકોને શાલિગ્રામ શિલાના મહિમાનું યથાર્થ જ્ઞાન નથી. એ દર્શન સ્પર્શ અથવા પૂજન કરવાથી તત્કાળ જ બધા પાપોને હરી લે છે. આટલું બોલીને ભગવાન વિષ્ણુના પાર્ષદો ચૂપ થઈ ગયા. યમદૂતોએ જઈને આ અદ્ભુત વાત યમરાજને કહી તથા શ્રી રઘુનાથજીની ભક્તિમાં લાગ્યા રહેતા તે વૈષ્ણવ મહાત્મા પણ એવું વિચારીને બહુ પ્રસન્ન થયા કે આ યમરાજના પાસથી મુક્ત થઈ ગયો અને હવે પરમપદને પ્રાપ્ત થશે. એ જ સમયે દેવલોકમાંથી અત્યંત મનોહર અદ્ભુત અને ઉજ્જવળ વિમાન આવ્યું તથા તે શબર તેના પર આરૂઢ થઈને મહાન પુણ્યશાળીઓ દ્વારા સેવિત સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. ત્યાં પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને તે પાછો આ પૃથ્વી પર આવ્યો અને કાશીપુરીમાં એક શુદ્ધ બ્રાહ્મણ વંશમાં જન્મ લઈને તેણે ભગવાન વિશ્વનાથજીની આરાધના કરી અને અંતે પરમપદને પ્રાપ્ત થઈ ગયો. આ શબર પાપી હતો છતાં સાધુ સંઘના પ્રભાવથી શાલિગ્રામ શિલાનો સ્પર્શ પામીને યમદૂતોથી ભયંકર પીડાથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થઈ ગયો. રાજન, આ મેં તમને શાલિગ્રામ શિલાના પૂજનનો મહિમા કહ્યો. આનું શ્રવણ કરીને મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે તથા મોક્ષને પ્રાપ્ત થાય છે. અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.